પૂરી ડુંગરી નામે, ડુંગરી નામે ડાયું ગામ, વૈદ્યરાજ નું વૈતું નામ. ડુંગરી નામે ડાયું ગામ, વૈદ્યરાજ નું વૈતું નામ. લેખ વિધિ ના લખ્યા ના, જોઈ પોળી પીપર પાન, હોઈએ પાડ્યું હોશી નામ. જોઈ પોળી પીપર પાન, હોઈએ પાડ્યું હોશી નામ.